سورة نمبر 35 سورة فاتر. بسم الله الرحمن الرحيم. الله نا نام تھی تے ایو رحم کرنا چھے کہ جے تینے مانے تینا پر پن رحم کرے چھے انے تینے نا مانے تینے نا ماننا راو اوپر پن رحم کرنا چھے. الحمد لله فاطر السماوات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث ورباع. يزيد في الخلق ما يشاء إن الله على كل شيء قدير. દરેક રીતના વખાણ અલ્લાહ માટે છે, યાની કે વખાણ અગર કોઈને શોભે છે તો તે અલ્લાહ છે, જે આસમાનો તથા જમીનની પેદાઇશની શરૂઆત કરનાર છે, ને જમીન ઉપર વહી લાવનારા મલાઇકાઓને બે બે, ત્રણ ત્રણ અને ચાર ચાર પાંખ વાળા બનાવનારો છે, ને તે જે કાંઈ ચાહે છે તે દુનિયામાં વધારી દે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કાબુ રાખનારો છે. وهو العزيز الحكيم. الله માણસો માટે જે મહેરબાનીના દરવાજા ઉકાળી નાખે છે તેને કોઈ રોકનાર નથી, અને જે કાંઈ તે રોકી લે છે તેને પાછું મોકલનાર પણ કોઈ નથી, ને તે મહાન તાકાતવાર ને હિકમત વાળો છે. هل من خالق غير الله يرزقكم من السماء والأرض؟ لا લોકો, તમારા પર અલ્લાહની જે જે નેમતો છે તેમને યાદ કરતા રહો. શું અલ્લાહ સિવાય બીજો પણ પેદા કરનાર છે કે જે આસમાન તથા જમીનમાંથી તમને રોજી આપે? તેના સિવાય કોઈ માબૂદ નથી, કોઈ ઇબાદતને લાયક નથી. પછી તમે ક્યાં બેસી જાઓ છો? وإن يكذبوك فقد كذبت رسل من قبلك ને એ રસૂલ, અગર તને આ લોકો જુઠલાવે, ખોટા પાડે, તો જરાય દુઃખ ન લગાડ. સાચે તમારી પહેલા ઘણા રસૂલો જુઠલાઈ ચુક્યા છે, અને બધી બાબતોનું પાછું ફરવું અલ્લાહની જ તરફ થશે. લોકો, બેશક અલ્લાહનો વાયદો સાચો છે, માટે તમને દુનિયાવી જિંદગી તો કોને ફરેબ ના આપે, ને કોઈ મોટો દગાબાજ અલ્લાહની બાબતે તમને ધોકો ને ફરેબ ના આપે, યાની કે એટલો મોટો શેતાન દગાબાજ પણ તમને અલ્લાહની બાબતે દગો આપી ન જાય. الشيطان لكم عدو فاتخذوه عدوا إنما يدعو حزبه ليكونوا من أصحاب السعير. બેશક શૈતાન તમારો દુશ્મન છે, માટે તમે પણ તેને તમારો દુશ્મન ગણો. તે પોતે ટોળાને સિર્ફ એટલા માટે બોલાવતો રહે છે કે તેઓ પણ જહન્નમી થઈ જાય. જે લોકો ઈમાન નથી લાવ્યા તેમના માટે સખત સજા છે, ને જે લોકો ઈમાન લાવ્યા છે ને સારા કામો કર્યા છે, સારા અમાલો બજાવી લાવ્યા છે, તો તેમના માટે ગુનાહોની માફી ને ઘણો મોટો બદલો છે. તે ઇન્સાન કે જેની નિગાહમાં બદકારીને શોભા આપવામાં આવી છે, પછી તેને તે સારી પણ સમજે છે, તે શું તેના જેવો થઈ શકે છે કે જે સારા કામો કરનારો હોય? માટે અલ્લાહ જેનાથી ચાહે છે હિદાયતની ઉત્તેજના, હિદાયત તરફ દોરવણી ખૂંચવી લે છે, પાછી લઈ લે છે, ને જેને ચાહે છે હિદાયત આપે છે, રસ્તાની દોરવણી કરે છે. જેથી એ રસૂલ, તેમની બાબતે હાય અફસોસ કરતા કરતા ક્યાંક તારો જીવ નીકળી ન જાય. બેશક તેઓ જે કઈ કરે છે તેનાથી અલ્લાહ પૂરેપૂરો જાણકાર છે. ને અલ્લાહ એ જ સર્વશક્તિમાન છે જે હવાઓને મોકલે છે, પછી તે હવા વાદળાઓને ઊંચે લઈ આવે છે, પછી અમે તે વાદળાઓને મરેલા જમીનવાળા શહેર તરફ હાંકી લાવીએ છીએ, પછી અમે તે વાદળા થકી જમીનને તેના મોત બાદ પાછી જીવતી કરી દઈએ છીએ. કયામતમાં પણ એવી જ રીતે પાછા જીવતું થઈને ઉઠવાનું થશે. જે શખ્સ આબરૂ નો ચાહનાર હોય તો પૂરેપૂરી આબરૂ અલ્લાહ માટે જ છે. સારા બોલ ચડે છે અને સારા કામો તેને ઊંચે ચડાવે છે, યાની કે સારા કામો તે સારા બોલોને ઊંચે લઈ જાય છે, ને જેઓ ચાલબાજીઓ કરી રમત રમી બધીઓ કરતા રહે છે તેમના માટે જ સખત સજા છે, ને તેમની ચાલબાજીઓ અને રમત આખરે નાકામ જનાર છે. Thank you. અલ્લાહે તમને પહેલા માટીમાંથી પેદા કર્યા, પછી મનીમાંથી યાની કે સ્પર્મમાંથી વીર્યમાંથી, પછી તમને જોડા જોડા બનાવ્યા યાની કે ફિમેલ ને મેલ બનાવ્યા, ને કોઈ ફિમેલ એવી હામેલા થતી નથી અને ન તે કોઈ બચ્ચાને જન્મ આપે છે, પણ આ કે અલ્લાહને તે બધાની જાણ ન હોય યાની કે જાણ હોય જ છે, ને કોઈ બુઢાને વધારે ઉંમર આપવામાં નથી આવતી અને ન તેની ઉંમરમાં ઘટાડો કરવામાં આવે છે, સિવાય કે જે ઉંમર અલ્લાહના લખાણમાં મોજૂદ હોય તે જ આપવામાં આવે છે. ચોક્કસ જ આ વાત અલ્લાહ માટે એકદમ સહેલી છે. બે સમુદ્રો દરિયા એક સરખા હોય શકતા નથી કે એકનું તો પાણી મીઠું અને સ્વાદિષ્ટ મજા આવે એવું અને પીવામાં મજેદાર હોય ને બીજું ખારું તથા કડવું હોય, છતાંય દરેક સમુદ્રમાંથી તમે તાજું તાજું ગોશ ખાઓ છો તથા કરેણા અને દાગીનાની વસ્તુઓ કાઢો છો જે તમે પહેરો છો, ને તમે વાહણો ને જુઓ છો કે તેમાં રસ્તો કાપતા કાપતા કેવા ચાલ્યા જાય છે, કે જેથી તમે તેની મહેરબાની મેળવનારા થાવ યાની કે અલ્લાહની રોજી મેળવનારા થાવ, ને તેથી કદાચ ને તમે તેનો આભાર અને શુકર માનનારા બની જાઓ. يورج الليل في النهار ويورج النهار في الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ذلكم الله ربكم له الملك والذين تدعون من دونه ما يملكون من قطمير. الله રાત્રિને વધારીને દિવસમાં દાખલ કરી દે છે, ને દિવસને વધારીને રાત્રિમાં દાખલ કરી દે છે, ને સૂરજ તથા ચાંદને તમારે તાબે કરી દીધા છે, જે દરેક પોતપોતાના નક્કી કરેલા સમય મુજબ ચાલી રહ્યા છે. એ જ અલ્લાહ તમારો પાલનહાર છે, ને સર્વે બાદશાહ તેની જ છે, ને જેમને તમે તેના સિવાય પુકારો છો તેમને ખજૂરના થળિયાની ચામડી જેટલો પણ અધિકાર કે હક નથી. અગર તમે તેમને પુકારશો તો તેઓ તમારું પોકારવું સાંભળશે નહીં, તમારી અવાજ ને સાંભળશે નહીં, ને કદાચ ને સાંભળી લેશે તો પણ તમને કઈ જવાબ આપશે નહીં. ને કયામતના દિવસે તમારા તેમને શરીક બનાવવાનો અલ્લાહ સાથે જે તમે તેને ભાગીદાર બનાવો છો તેનો ઇનકાર કરી દેશે. ને તે મહાન જાણનાર અલ્લાહની જેમ બીજો કોઈ તમને ખબર આપશે નહીં. લોકો, તમે બધા અલ્લાહના મોહતાજ છો, હાજતમંદ છો, ને અલ્લાહ એ જ આઝાદ ને તારીફ ને લાયક છે. અગર તે ચાહે તો તમે બધાને લઈ જાય, યાની કે નાબૂદ કરી નાખે, ફના કરી નાખે, અને નવી દુનિયા પાછી બીજી વસાવી લાવે. અને આ વાત અલ્લાહના માટે મુશ્કેલ નથી. ને કોઈ ગુનાનો બોજો ઊંચકનાર બીજા કોઈનો બોજો ઊંચકશે નહીં, બીજા કોઈનો ભાર ઊંચકશે નહીં. ને જો કોઈ ભારે વજન વાળો બોજા વાળો પોતાનો બોજો હલકો કરવા માટે કોઈ બીજાને બોલાવે તો પણ તેના વજનમાંથી કાંઈ પણ વજન ઉપાડી જઈ શકશે નહીં. પછી ભલેને તે તેનો નજદીક નો પણ કેમ ન હોય. એ રસૂલ, સિવાય તેના નથી કે તું તે લોકોને જ ડરાવી શકે છે કે જેઓ પોતાના પાળવા વાળાને પાલન કરતાને જોયા વગર ડરતા હોય ને નમાઝ પડતા હોય. ને જે શખ્સ ગુનાહોથી પાક રહે છે તે પોતાના જ લાભ માટે પાક રહે છે ને અલ્લાહની તરફ બધાનું પાછું ફરવું થશે. ને આંધળો તથા દેખનારો બરાબર થઈ શકતા નથી. ને ન અંધકાર અને પ્રકાશ. તેમજ ન છાંયડો અને તડકો. અને ન જીવતા ને મોડા બરાબર હોય છે. બેશક અલ્લાહ તો જેને જાણે છે તેને સાંભળવા લગાડી દે છે અને તું તેમને કે જેઓ કબરોમાં છે કાંઈ સાંભળવા લગાડી શકતો નથી. તું તો સિર્ફ એક ખુલ્લો બિવરાવનારો છે. બેશક અમોએ તને ખુશખબર સંભળાવનાર તથા ડરાવનાર બનાવી સચ્ચાઈની સાથે મોકલ્યો છે અને એક પણ કોમ એવી નથી થઈ કે જેમાં અમારો કોઈ ડરાવનાર થઈ ગયા ન હોય, ડરાવનાર રસૂલ થઈ ગયા ન હોય. ને અગર તેઓ તને જુઠલાવે તો ચોક્કસ જ તેમની અગાઉના લોકોએ પણ રસૂલને જુઠલાવ્યા હતા, યાની કે એનાથી ખોટું ન લગાડ. તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો અને સહીફા આસમાની કિતાબના અમુક પાના તથા પ્રકાશ પહોંચાડનારી કિતાબો લઈને આવ્યા હતા. પછી જેઓ ઈમાન લાવ્યા ન હતા, કબૂલ કર્યા ન હતા, તેમની અમોએ ધરપકડ કરી. પછી તે જોયું કે અમારી નારાજગી કેવી હતી. અલમ તર અન્નલ્લાહ અન્ઝલ મિનસ્સમા નથી વિચાર્યું કે બેશક અલ્લાહે આસમાન પરથી પાણી ઉતાર્યું, પછી તે થકી અમોએ જુદા જુદા રંગના ફળ પેદા કર્યા, ને પહાડોમાં કેટલાક એવા જગ્યાઓ છે કે જેમાં કેટલાક ધોળા તથા કેટલાક લાલ જુદા જુદા રંગના છે, ને કેટલાક ખૂબ જ કાળા. તથા જાનવરો તથા ચાર પગાઓમાંથી પણ એવી જ રીતે જુદા જુદા રંગના હોય છે, અલગ અલગ રંગના હોય છે. અલ્લાહના બંદાઓમાંથી સિર્ફ જ્ઞાનીઓ જ, ઇલમ રાખનારાઓ જ અલ્લાહથી બીતા રહે છે. બેશક અલ્લાહ જબરદસ્ત ને મહાન બક્ષિશ કરવા વાળો છે. તે લોકો કે જેઓ અલ્લાહની કિતાબની તિલાવત કરતા રહે છે તથા નમાઝ પઢતા રહે છે, અને અમે તેમને જે રોજી આપીએ છીએ તેમાંથી છુપી કે જાહેર રીતે અમારી રાહમાં ખર્ચતા રહે છે, તેઓ એવા સોદાની આશા રાખે છે કે જેમાં કદી નુકસાન આવે જ નહીં. يَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُمْ مِنْ એટલા માટે કે અલ્લાહ તેમના બદલા તેમનું ઈનામ તેમને પૂરેપૂરું આપે ને પોતાની મહેરબાનીમાંથી તેમના માટે વધારો કરી દે. બેશક તે મોટો માફ કરનાર ને કદર કરનારો છે. ને આ રસૂલ, અમોએ તારી તરફ વહી થકી જે કિતાબ મોકલી છે તે સાચી છે ને તેની અગાઉની કિતાબોની સચ્ચાઈને ટેકો આપનારી છે. જરૂર અલ્લાહ પોતાના બંદાઓના હાલથી સારી રીતે વાકિફ ને તેમને જોનાર છે. فمنهم ظالم لنفسه ومنهم مقتصد ومنهم سابق بالخيرات بإذن الله ذلك هو પછી અમોએ અમારી કિતાબના વારસ તેમને બનાવ્યા કે જેમને અમોએ અમારા તમામ બંદાઓમાંથી ચૂંટી લીધા હતા, પસંદ કરી કાઢ્યા હતા. પણ તે બંદાઓમાંથી કેટલાક તો પોતાના ઉપર જુલમ કરનારા છે અને તેમનામાંથી કેટલાકો વચ્ચેનો રસ્તો વિચરનારા છે, ચાલનારા છે ને તેમનામાંથી કેટલાક અલ્લાહના હુકમથી નેકીઓમાં આગળ વધી જનારા છે ને એ જ મોટી મહેરબાની છે. તેઓ બધા હંમેશા કાયમ રહેનારી જન્નતોમાં દાખલ થઈ જશે. તેમાં તેમને સોનાના કંકણ તથા મોતીની માળા હાર પહેરાવવામાં આવશે ને તેમાં તેમના કપડા રેશમના હશે. ને તેઓ કહે છે કે અલ્લાહનો શુકર છે કે જેણે અમારાથી દરેક રીતનો રંજગમ દૂર કરી દીધા. બેશક અમારો પાલનહાર મહાન બક્ષિશ વાળો ને કદર કરનારો છે, શુકર કરનારો છે. જેણે અમને પોતાની મહેરબાની થી આવા હંમેશના રહેવાના ઘરમાં લાવી ઉતાર્યા, જેમાં અમને ન કોઈ તકલીફ પહોંચશે ને ન તેમાં અમને કાંઈ મહેનત લાગશે. ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેમના માટે જહન્નમની આગ છે, ત્યાં ન તો તેમને મોત આવશે કે જેથી તેઓ મરી જાય, અને ન તેમનો તે જહન્નમની સજા હળવી કરવામાં આવશે. ને દરેક એહસાનનો ભૂલનારાઓને અમે એવી જ સજા આપીએ છીએ. وهم يفرحون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أولم અને તેઓ તેમાં પડ્યા પડ્યા મદદ માટે અવાજ બુલંદ કરતા હશે ને કહેશે કે એ અમારા પાલનહાર, અમને આમાંથી કાઢી લે કે જેથી અમે જે અમલ અત્યાર સુધી કરતા હતા તેની વિરુદ્ધ સારા કામો કરીએ, સારા અમલ બજાવી લાવીએ. જવાબ મળશે કે શું અમોએ તમને લાંબી જિંદગી આપી ન હતી કે તેમાં જે પણ માણસ જે નસીહત હાંસલ કરતા કરવા ચાહતે તો તે કરી શકતે. તે ઉપરાંત મારી પાસે એક ખુલ્લો ડરાવનારો પણ આવ્યો હતો, યાની કે રસૂલ પણ આવ્યા હતા, પણ તમોએ તેનું કાંઈ સાંભળ્યું નહીં. જેથી હવે મજા ચાખો, કારણ કે અહીં ઝુલમગારોનો કોઈ મદદગાર નથી. बेशक अल्लाह आसमान तथा जमीन नी छुपी वातो जाननारो छे। साचे ज ते दिलो नी वातो थी पण पूरे पूरो जानकार छे। وَالَّذِي جَعَلَكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ فَمَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ عِندَ رَبِّهِمْ ولا يزيد الكافرين كفرهم عند ربهم إلا مقتا ولا يزيد الكافرين كفرهم إلا خسارا. એ જ તો તે છે કે જેણે તમને જમીનમાં આગલાઓના વારસ બનાવ્યા, પછી જે શખ્સ ઇનકાર કરનારો થઈ ગયો તેના ઇનકાર કરવાના ગુના નો ભાર તેના ઉપર જ છે, ને ઈમાન ન લાવનારાઓ માટે તેમનું ઈમાન ન લાવવું તેમના પાલનહાર પાસે તેમના તરફ નફરતમાં વધારો કરવા સિવાય બીજું કાંઈ વધારે કરતું નથી, ને ઈમાન ન લાવનારાઓને તેમનું ઈમાન ન લાવવું તેમના નુકસાન સિવાય બીજું કાંઈ વધારતું નથી. بل إن يعد الظالمون بعضهم بعضا إلا غرورا. أي رسول تو کہے کہ شوں تموئے تمہارا تے بھاگیداروں نے جویا چھے شریکوں نے جویا چھے કે જેમને તમે અલ્લાહના સિવાય પુકારો છો આવાજ દ્યો છો, જરા મને તો દેખાડો કે તેમણે જમીનનો કયો ભાગ પેદા કર્યો છે, અથવા આસમાનોની બનાવટમાં પણ તેમનો કોઈ ભાગ છે, અથવા અમોએ તેમને કોઈ કિતાબ આપી છે કે તેઓ તેના કારણે ખુલ્લી દલીલ પર હોય, યાની કે આ માછીનું કાંઈ જ નથી. બલકે એ નાફરમાન લોકો એકબીજાને સિરક ધોકો ને દગો આપવાના વાયદા કરે છે. Yeah. बेशक अल्लाह आसमानों तथा जमीन ने आवा थी रोकी राखेला छे के तेवो पोतानी जग्याए थी डरी पड़े ने कदाच ने आ बे तेनी जग्याए थी डरी पड़े आसमान अने जमीन पड़ी जाए तो तेना सिवाय कोई एवो छे के जे तेमने रोकी राखे तेमने रोकी शके चौक्कस ज ते महान सहनशील ने बक्षीश वाळो छे. અને તેઓએ પોતાની પૂરેપૂરી તાકાત સાથે અલ્લાહની કસમ ખાઈને કહ્યું હતું કે જો તેમની પાસે કોઈ ડરાવનારો આવશે તો ચોક્કસ જ તેઓ આગલી કોઈ પણ ઉમ્મતો કરતા વધારે સાચા રસ્તા પર આવનારા થઈ જશે. પણ જયારે તેમની પાસે ડરાવનારો આવ્યો ત્યારે ઉલટા તેમના ધિક્કારમાં તેમની નફરતમાં વધારો થયો. استكبارا في الأرض ومكر السيء ولا يحيق المكر السيء إلا بأهله فهل એટલે કે જમીન ઉપર તેઓ અભિમાન થી વર્તતા ગમન કરતા અને ખરાબ ચાલબાજીઓને રમત ચલાવવા લાગ્યા. જો કે ખરાબ રમત ચાલબાજીઓ બીજા કોઈને નહીં પણ તેના કરનારાઓને જ ઘેરી લે છે. તો શું આ લોકો તેમના બાપ દાદાઓ સાથે જે કાનૂનોથી વર્તવામાં આવ્યું છે તે કાનૂનો સિવાય બીજા કોઈ વર્તનની વાટ જોવે છે? પણ તું અલ્લાહના કાનૂનોમાં કાંઈ પણ ફેરફાર જોશે નહીં અને ન ક્યારેય તું અલ્લાહના કાનૂનોને ટળી જતા જોશે અટકતા જોશે. ما كان الله ليعجزه من شيء في السماوات ولا في الأرض إنه كان عليما قديرا. છું તેઓ જમીનમાં ચાલ્યા ફર્યા નથી કે તેઓ આ જોતે કે તેમના બાપ દાદાઓનો નતીજો ને હાલત કેવી થઈ. જો કે તાકતમાં તેઓ તેમના કરતા ઘણા વધેલા હતા ને અલ્લાહ એવો નથી કે આસમાનો તથા જમીનની કોઈ વસ્તુ તેને નક્કી કરી દે, ઠરાવી દે. બેશક તે દરેક વસ્તુથી સારી રીતે વાકિફ, જાણકાર અને કુદરત વાળો છે. અને જો અલ્લાહ માણસો ને જે કામો તેઓ કરી ચુક્યા છે તેના હિસાબમાં તેના બરાબર તેમની ધરપકડ કરે તો જમીનની આખી સપાટી પર એક જીવને પણ બાકી રહેવા નથી. પણ તે તેમને એક નક્કી કરેલા વખત સુધી મોહલત ને મોકો આપી દે છે. પછી જયારે તેમનો નક્કી કરેલો સમય આવવા લાગશે તો બસ અલ્લાહ જ પોતાના બંદાઓનો હાલનો જોનાર અને આ માલના હિસાબમાં બદલો આપનાર છે.